નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપેણે ચહસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દે ચ દુર્વિલસિતમ ૃણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરા સુજગતો નિત્યં ક્રિયાન્મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી વાસુદેવ મહાત્મ્યમ અધ્યાય 20મો શ્લોક નંબર 14. ભગવાન નરનારાયણ નારદજીને તમામ વર્ણ અને આશ્રમના લોકો માટે સામાન્ય ધર્મો એમનું વર્ણન કરે છે. એમાં સર્વપ્રથમ ધર્મ અહિંસા ધર્મ છે, શ્રેષ્ઠ છે, એવું આપણે ગઈકાલે જોયું હતું. એક ભગવાનના ભગતનો પ્રશ્ન હતો કે ધારયતિ ઇતિ ધર્મ, જે ધારણ કરે છે એને ધર્મ કહેવાય. તો જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરેને ધર્મ કેવી રીતે ધારણ કરે છે, કંઈક આમ પ્રેક્ટિકલ ખબર પડે તો ખબર પડે. તમે કીધું એટલે માની લીધું, અમે ધારણ કરે છે, શાસ્ત્રોએ કીધું એટલે ડાઉટ નથી, કંઈ ધારણ કરતા જ હશે. પણ આપણને એ અનુભૂતિ કેવી રીતે થાય અને આપણને કેમ ખબર પડે કે ધર્મ દ્વારા જ આપણા જ્ઞાન વૈરાગ્ય છે એ ધરાઈ રહ્યા છે? તો તમારી પાસે કંઈ સોલ્યુશન હોય તો દિયો ડૉક્ટર સાહેબ. ના, એ બરાબર, પણ કે ધર્મ છે એ જ્ઞાન વૈરાગ્યને ધારણ કરે છે એ કેમ ખબર પડે? એ તો સત્વગુણના આધારે, ધર્મ રહ્યું, ધર્મના આધારે બધું રહ્યું, એ બધું રાઈટ, ગુણના આધારે થઈ ગયું ને તો. હા, ધર્મના આધારે છે એમ કેમ ખબર પડે? પણ એ માની લીધું આપણે બાપુ કે આપણો એના પિતા છે, તમે કીધું, શાસ્ત્રોએ કીધું, ખબર કેમ પડે? કે ચાલો અહેસાસ થાય, કંઈક અનુભૂતિ થાય, એવું કંઈક હોય, પ્રેક્ટિકલ કંઈક દેખાય. ગણાય જ ને એમના સ્વરૂપમાં આવી જાય એમ, એટલે ધારણ. તો હા, ધારણ કર્યું એમ કેમ કહેવાય? તો ભગવાનનું સ્વરૂપ છે એ બધાને ધારણ કરે છે એવું થયું. ધારયતી હતી ધર્મ, એમાં આવ્યું ને. નિષ્કુળાનંદ સ્વામી એવું લખ્યું કે ધર્મ તે ધર્મ સૂતના વચ્ચે નથી. ધર્મ છે એ જ્ઞાન વૈરાગ્યને એવી રીતે ધારણ કરે છે કે ધર્મ પાળવાથી દેહ જુગુપ્સા થાય છે. દેહ જુગુપ્સા એટલે દેહમાંથી આપણી વૃત્તિઓ તૂટે એમના માટે ધર્મનું પાલન કરવાનું છે. દેહાભિમાન વધે એમના માટે નહીં. નાહીએ ધોઈએ ટબક ટબક કરીએ તો દેહાભિમાન વધે કે ઘટે? ઘટે, વધે થોડુંક. છોકરાઓ નથી નાઈન પછી આમ અરીસાની સામે ઊભા રહીને મલકાતા હોય તો એ તો વધે એમ. બરાબર છે. એટલે જે ધર્મ છે એ કરાવે છે કે આપણને આ શરીર છે એ નરક ચૂથાવે છે. શરીરમાંથી આપણને ધીરે ધીરે આસક્તિ તૂટવી જોઈએ. આસક્તિ વધારવા માટે નથી, આસક્તિ ઘટાડવા માટે. જો ઇન્ટેન્શન ફરી જાય તો પછી ગમે એટલો શૌચ રાખીએ તો એ જ્ઞાન વૈરાગ્યને ધારણ ન કરી શકે. ઇન્ટેન્શન આ હોય તો દેહમાંથી જુગુપ્સા થાય, તમામ વૃત્તિઓ છે સૂક્ષ્મ શરીરમાંથી અને સ્થૂળ શરીરમાંથી તૂટતી જાય અને આત્માને વિશે વર્તતી જાય. એટલે થાય કેવું કે આપણી ઇન્દ્રિયોની વૃત્તિઓ એ અત્યારે જે શરીરના માધ્યમથી 12 વિષયોમાં ફેલાય છે અને એ શક્તિ શરીરમાંથી તૂટી અને ઇન્દ્રિયોની વૃત્તિઓ એ આત્માને વિશે લીન થાય, એટલે શક્તિનો સંચય થાય. શક્તિનો સંચય થાય એટલે એ શક્તિ આત્મા એમની શક્તિથી જ્ઞાન વૈરાગ્ય બધું ધારણ થઈ શકે. નહીંતર બધું શ્રવી જાય. હોય ખરું પણ બધું શ્રવી જાય. જેવી રીતે એક માટલું હોય, માટલામાં નીચે એક નાનકડું કાણું પડ્યું હોય, પછી ગમે એટલું પાણી નાખીએ તો એ માટલું ધારણ નહીં કરી શકે. એવી જ રીતે આપણા શરીરની અંદર 9 ઇન્દ્રિયો, 9 દરવાજા છે કે જે શરીરની જે શક્તિ છે, ઇન્દ્રિયોની જે શક્તિ છે, અંતઃકરણની જે શક્તિ છે એ બધી જ બહાર કાઢે છે અને એમના આધારે શક્તિનો વ્યય થઈ જાય એટલે આત્મા છે એટલો નિર્બળ થાય. આત્મા નિર્બળ થાય પ્લસ પાછી આસક્તિ વધે. દેહમાં આસક્તિ, વિષયોમાં આસક્તિ, આ બધી આસક્તિઓના આધાર ઉપર ઇન્ટેન્શન પણ ફરી જાય. પછી જે જ્ઞાન આવે, વૈરાગ્ય આવે, એ આવે ખરા, આવીને બધા વિઝિટ કરીને વ્યા જાય. સત્વગુણ હોય ત્યારે આવે ખરા? આપણને એવું જ થાય છે ને, સત્વગુણ હોય ત્યારે પરમ એકાંતિક ભગત એમ. જેવો સત્વગુણ ગયો 1.5 કલાક પછી હતા ને એવા. એટલે આવે ખરા પણ વિઝિટ કરીને વ્યા જાય. જ્યારે ધર્મ વાસ્તવિક અર્થમાં પળાતો હોય તો એમાંથી વૃત્તિઓ તૂટી અને આત્માને વિશે વિલીન થતી હોય અને એ વખતે જે પણ જ્ઞાન છે, જે વૈરાગ્ય છે એ પરમેનન્ટ ધારણ થઈ શકે. ક્યારેક ક્યાંક એવી કથા, એવો પોઈન્ટ, અને એ આપણને ચિત્તમાં ચોંટી ગયો અને આપણે એને એક્સેપ્ટ કરી લીધો, અને પછી થોડી પ્રેક્ટિસ કરી, એનું અનુભવજન્ય જ્ઞાન થયું અને સામે આપણી પાસે ધર્મ છે, તો એ બંને હશે એટલે એ જ્ઞાનને આપણે ધારણ કર્યું. કર્યું કે નહીં? એક જ વાત કથામાં આવી કે આવી રીતે આપણે દર્શન કરવા જોઈએ, અને બીજે દિવસે આપણે પ્રેક્ટિસ કરી, 5-7-10 દિવસ આપણને એનું સુખ પણ આવ્યું, પછી વળી પાછું વયું જશે, તો ધારણ થયું ન કહેવાય. આપણે ધીરુભાઈ કાકડિયા છે, ગુરુ પૂર્ણિમાએ અહીંયા છેલ્લી ગુરુ પૂર્ણિમાએ ગુરુ મહારાજના દર્શન માટે આવ્યા, ત્યારે એમણે એવું સ્વામીના ચરણોમાં એવું એક નિયમ લીધો કે સ્વામી આજથી દરરોજ 1 કલાક મારે ધ્યાન કરવું. હવે IAS ઓફિસર માથાકૂટો તો ચાલતી જ હોય, લોકડાઉન ખુલતા હોય ને બંધ થતા હોય ને આંદોલનો થતા હોય ને બધા ખાળવાના એમને જ હોય, એટલે જે તે સમયે જ્યારે જ્યારે કંઈક દિવસે આ તે બીજું ત્રીજું હોય, સાંજે લગભગ એ સૂઈ જાય ને વહેલી સવારમાં જ્યારે નીંદર ઉડે ત્યારે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ, આ લયમાં આટલા લાંબા ડાળમાં એ એક એક મંત્ર બોલતા જાય અને ધ્યાન થતું જાય. એક એક તિલ છે એ સ્પષ્ટપણે ન દેખાય ત્યાં સુધી આગળ નહીં ચાલવાનું, અને એવી રીતે ક્યારેક 1.25 કલાક ધ્યાન થાય, ક્યારેક કલાક થાય, ક્યારેક 1.25 કલાક, ને ક્યારેક 1.5 કલાક. વચ્ચે ગ્રહણ ગયું ને ત્યારે આપણે આ વખતે લગભગ 3 કલાકનું ગ્રહણ હતું, તો એ ધ્યાનમાં બેઠા, કેમ 3 કલાક વહી ગઈ ખબર ન પડી, એમને એમ થયો કે હજી 1 કલાક ગયો છે, બાકીની 2 કલાક એક ભજન ભક્તિ કરશું. આંખો ખોલી ત્યાં 2.5 કલાક 2.75 કલાક જેવો સમય થઈ ગયો હતો. કહેવાનો અર્થ એ કે ગુરુ પૂર્ણિમાથી લઈ અને આજ દિવસ સુધી જે ધારણ થયું, એ ધારણ કરવાનું સામર્થ્ય એ આવ્યું ક્યાંથી? એ ધર્મમાંથી આવ્યું. ભગવાનનું બળ પણ છે, એમની પાસે ગુરુ મહારાજને આશીર્વાદ અને સંતોને પ્રોમિસ આપેલી, તો એ પણ એક કારણ છે, પણ એમની સાથે સાથે મુખ્ય કારણ એ છે કે એ વખતે ઇન્દ્રિયોનો જે નિગ્રહ કરે છે, એ ઇન્દ્રિયોના નિગ્રહના આધારે એમનું ધ્યાન થઈ શકે છે. વિક્ષેપ તો એમને પણ છે, કદાચ એમને જેટલા વિક્ષેપ હશે એટલા તો આપણે કોઈને નહીં હોય, કારણ કે એમને રાજ્યના વિભાગના બધાના વિક્ષેપ આવે. એમ છતાં એ વિક્ષેપને એ ખાળી શકે છે, એ વિક્ષેપમાંથી એમની વૃત્તિઓ તૂટી અને એ વખતે એ ધ્યાન કરી શકે છે, તો એ જે ધ્યાન કરવાને અને ધ્યાનને ધારણ કરવાની એ જે ક્ષમતા છે, એ ક્ષમતા આત્માને વિશે છે અને એ ધર્મથી આવે છે. નહીતર આપણી વૃત્તિઓ છે એ જગતમાં ચોંટેલી હોય, આપણી વૃત્તિ છે એ શરીરમાં ચોંટેલી હોય, તો આપણે ધ્યાન પંચ વિષયનું થાય, ધ્યાન જગતનું થાય, પણ પરમાત્માનું ધ્યાન થાય નહીં. ધારયતિ ધર્મ એટલે આવી રીતે કે વૃત્તિઓનો નિગ્રહ થાય અને એ વૃત્તિઓની શક્તિ છે એ પરમાત્માના જ્ઞાનને, પરમાત્માના વૈરાગ્યને, એટલે કે પરમાત્માને પહોંચાડનાર એવો જે વૈરાગ્ય છે એમને, અને પરમાત્માની ભક્તિને ધારણ કરી રાખે છે, લાંબા સમય સુધી આપણને એનો અહેસાસ કરાવે છે અને પરમાત્માથી ધીરે ધીરે નજીક લઈ જાય છે, એટલે ધારયતિ ઇતિ ધર્મ. અહિંસા ધર્મ આપણે જોયો, એ સૌથી મોટો ધર્મ છે, અને એમાં પણ બીજાની જે પીડા છે એ નથી થતી, એટલા માટે એ ધર્મ પણ બીજાને ધારણ કરે છે, બીજાને જીવવા દે છે ને, એમના આધારે એમનું જીવન છે, એટલા માટે એ મોટો ધર્મ કહ્યો. ત્યાર પછી બીજો ધર્મ કહે છે, સામાન્ય ધર્મની અંદર સત્યાવાગ ભૂત માત્રસ્ય દ્રોહો ન સ્યાદ્યયા તથા, કેવું વચન ક્યારેય ન બોલવું કે જેનાથી બીજાનો દ્રોહ થાય એવું સત્ય વચન પણ ન બોલવું. મહારાજે પણ આ વાત શિક્ષાપત્રની અંદર કરી, સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહી ચિત, પોતાનો અને પારકાનો દ્રોહ થાય એવું સત્ય વચન પણ બોલવું નહીં. આવું જ્યારે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રની અંદર લખ્યું એટલે ઘણા બધા લોકોને ન ગમ્યું, ન રૂચ્યું. પ્રખર ગાંધીવાદી કિશોરલાલ મશરૂવાળા, એમણે એવું કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે આવું એક વાક્ય લખી અને ખોટું બોલવાની બારી છે એ ખુલ્લી રાખી. ખોટું બોલવાની, પોતાનો અને પારકાનો દ્રોહ ન થાય એવું સત્ય વચન ન બોલવું એટલે આપણો દ્રોહ થતો હોય એનો અર્થ એમ કે આપણું કંઈક નીચું દેખાતું હોય, આપણું કંઈક ડાઉન થતું હોય, આપણી કંઈક કીર્તિ જતી હોય, આપણને કંઈક ઝૂકવું પડતું હોય, તો એવી જગ્યા પર ખોટું બોલી નાખો તો હાલે. ઈ એવો અર્થ કરતા હશે ને મહારાજે, એવો નથી કર્યો, ઈ એવો અર્થ કરતા હશે. અને બીજાનો દ્રોહ ન થાય એટલે કે બીજાને તકલીફ ન પડે, બીજાને ઓલું ન થાય, તો એવા માટે ક્યારેક તમે ખોટું બોલી નાખો તો ચાલે. એટલે એમણે અસત્ય બોલવાની બારી ખુલ્લી રાખી ભગવાન સ્વામિનારાયણે, એવું કિશોરલાલ મશરૂવાળા કહે છે. એ ભગવાન સ્વામિનારાયણે ખોટું બોલવા માટે બારી ખુલ્લી નથી રાખી, પણ સત્ય એમના થકી જે લાભ મળે છે અને એ લાભ જતો રહે, કારણ કે ધર્મ છે ને આ એક, તો ધર્મનું ફળ શું? ભગવાનની પ્રાપ્તિ થાય. ધર્મનું ફળ એ કે જ્ઞાન વૈરાગ્યને ધારણ કરી શકવાનું સામર્થ્ય આવે. ધર્મનું ફળ એ કે આપણે ભગવાનની બાજુ ગતિ વધારે સ્પીડથી કરી શકીએ. આટલું ધર્મનું આધ્યાત્મિક રીતે ફળ છે. પછી લૌકિક ફળ તો આપણે પુણ્ય નાન તેને એ બધું છે ને, સ્વર્ગને આ કીર્તિને એ બધું લૌકિક ફળ છે, પણ આધ્યાત્મિક ફળ એ આ છે. હવે જ્યારે બે ધર્મ છે એક સાથે ટકરાય, એક તો સત્યરૂપ ધર્મ છે અને બીજો ભગવાનને પાસે પહોંચવારૂપ એક ધર્મ છે. ભગવાનના ભક્ત છીએ એટલે આપણો મોટો ધર્મ એ છે ને. આ બધાનું ફળ એટલું જ છે, કોમન એક રિઝલ્ટ જ જોઈએ છે કે આપણે ભગવાનને પામવા છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી એમ કહ્યું કે ધર્મ તે ધર્મસૂતના વચન જે એની અનુવૃત્તિ એ જેમ કે એમ આપણે કરવા માંડ્યું એટલે એ રાજી થયા. એ રાજી થયા તો આપણું કામ થઈ ગયું. એમ તો આપણું કલ્યાણ કરવું એ એક આપણો ધર્મ છે અને બીજું સામે સત્યનું પાલન કરવું એ પણ એક ધર્મ છે. સત્યનું પાલન કરવાથી કલ્યાણ થાય એટલે નાના ધર્મથી મોટો ધર્મ છે એ પુષ્ટ થાય. હવે ક્યારેક જો નાના ધર્મથી મોટો ધર્મ છે એ પુષ્ટ ન થતો હોય, નષ્ટ થતો હોય, તો એવે સમયે એ ધર્મનો ત્યાગ કરી દેવો. હલો, ગૌણ છે ને એ, કારણ કે મુખ્ય ધર્મ છે એ કલ્યાણ થવા રૂપ ધર્મ છે, આત્મકલ્યાણ થવું જોઈએ. પણ જ્યારે નાનો ધર્મ કાંઈ પણ છે એ આપણો આત્મકલ્યાણને બાધ કરનારો છે તો એમનો ત્યાગ કરી દેવો. આટલો વિવેક એ શાસ્ત્રએ આપ્યો છે. જે સત્ય વચન બોલવાથી આપણા કલ્યાણની અંદર બાધ આવતો હોય, જે સત્ય વચન બોલવાથી સામેવાળાના કલ્યાણને વિશે બાધ આવતો હોય, તો એ સત્ય વચન નહીં બોલવાનું. એ જ સત્ય છે, કારણ કે ભગવાનની દ્રષ્ટિએ જે સત્યની વ્યાખ્યા છે એ અલગ છે. હવે સત્ય શું એ સમજાઈ જશે ને તો વાંધો નહીં આવે, નહીતર પછી એવું થાય કે આ ગડબડ જ છે, આ તો તમે વ્યાખ્યા કરો છો એમ. સત્યની વ્યાખ્યા એવી નથી કે યથા તથા જેવું છે એવું જ કહી દેવું, એ સત્યની વ્યાખ્યા નથી. પહેલી દ્રષ્ટિએ આપણને લાગે કે જેવું છે એવું કહી દેવું એ સત્ય, એમ રાઈટ ઓર રોંગ? પણ બહુ સ્થૂળ રીતે એ છે, જેવું છે એવું કહી દેવું એને સત્ય કહેવાય, એ પ્રારંભિક અવસ્થા છે. કે એટલીસ્ટ આપણે હાવ ખોટું બોલીએ છીએ એના કરતાં તો થોડાક જેવું છે એવું બોલવા માંડ્યા એટલા તો સારા. પછી એના કરતાં થોડાક આગળ વધીએ અને થોડોક ધર્મ છે એ ધારણ થઈ ગયો, સામર્થ્ય આવી ગયું એટલે કલ્યાણના માર્ગે આપણે આગળ વધી શકીએ એવા થઈ ગયા, પછી વળી પાછો એમની અંદર વિવેક પણ છે કે ક્યારે કેટલું કેવી રીતે સત્ય બોલવું. એટલે મહારાજે શિક્ષાપત્રીની અંદર જ્યારે કીધું કે સત્ય બોલવું, ત્યારે સતાનંદ સ્વામી આ વિવેક આપ્યો કે સત્યમ ભાષ્યમ એટલે સત્યમ બ્રુયાત, પછી પાછું લખ્યું પ્રિયમ બ્રુયાત, અને પછી લખ્યું હિતમ બ્રુયાત. હિતકારી એવું સત્ય બોલવું, અને પાછું પ્રિય લાગે એ રીતે બોલવું, સામેવાળાનો દ્રોહ ન થઈ જાય એ રીતે કહેવું. ભગવાન શ્રી કૃષ્ણ એમણે સત્ય છે એ પાલન કર્યું. સત્ય પ્રતિજ્ઞ છે, સત્ય સંકલ્પ છે, સત્ય કામત્વ છે. અને સામે યુધિષ્ઠિર રાજા એ પણ સત્ય નિષ્ઠ હતા. એટલે મહાભારતના યુદ્ધની અંદર ગુરુ દ્રોણ છે, જ્યારે શસ્ત્ર મૂકતા નહોતા અને એમને એવું વરદાન કે જ્યાં સુધી શસ્ત્ર હાથમાં હોય ત્યાં સુધી કોઈ એમને પરાસ્ત ન કરી શકે, અને આ બાજુ પાંડવ સેના છે એ હણાઈ જતી હતી, એટલે ભગવાનને ચિંતા થઈ કે જો આમનામ ચાલ્યું ને તો હવે તો બે ત્રણ દિવસમાં સફાયો, ધર્મનો પરાજય થશે. કોનો? ધર્મનો. કારણ કે પાંડવોના પક્ષે ધર્મ હતો. એટલે ભગવાને યુધિષ્ઠિર મહારાજાને કહ્યું કે તમે એક કામ કરો કે ગુરુ દ્રોણની મૂળ આસક્તિ અશ્વત્થામામાં છે, અને અશ્વત્થામા હણાનો એવું બોલી જાઓ એટલે એ ઢીલા પડી જશે, ને ઢીલા પડી જશે એટલે શસ્ત્ર એના હાથમાંથી પડી જશે, ને પછી તમારે જે કામ કરવું હશે એ બધું થશે. હવે અશ્વત્થામા તો મરાણો નહોતો, બીજું અશ્વત્થામા ચિરંજીવી હતો એટલે મરાય એમ પણ નહોતો. ભગવાને કહ્યું કે તમે બોલો, તો કે એ મારાથી ન બોલાય. કે અરે પણ આ કેટલા બધા મરાઈ જશે અને ધર્મનો પરાજય જ થશે, તો કે હું ખોટું બોલું અને મારો ધર્મ જાય એવું તો હું ન જ કરું, અને તમે કહો તો એવું મારે ન કરાય. એમ તમે કરી શકો પણ મારાથી એવું ન થાય. પછી આપણે વાતને જાણીએ છીએ કે ભગવાનને ખૂબ મનાવ્યા અને પછી એ બોલ્યા, અને બોલ્યા એટલે એવું મહાભારતની અંદર કહેવાય છે કે એમનો રથ છે એ વેત જમીનથી ઉપર ચાલતો હતો, સત્યના પ્રભાવે એ નીચે આવી ગયો, અને જેવો નીચે આવ્યો એટલે તરત યુધિષ્ઠિર મહારાજને એમ થઈ ગયું હાય હાય આ તો મારું સત્ય ગયું. એનો આધારે જે મારું તેજ હતું એ તેજસ્વીપણું ગયું અને મારો રથ નીચે આવી ગયો. પછી ભગવાને કહ્યું એમને કે યુધિષ્ઠિર તમે ખોટું બોલ્યા એના આધારે રથ નીચે નથી આવ્યો, તો કે તમારે જેવું સત્ય બોલવું જોઈએ એવું સત્ય ન બોલ્યા ને એટલે રથ નીચે આવી ગયો. તમે એમ કીધું કે અશ્વત્થામાં અણાણો છે, પછી પાછળથી તમને એમ થયું કે અણાણો તો નથી, એટલે તમે વળી પાછું એડ કર્યું કે નરોવા કુંજરોવા, નર હણાણો કે કુંજર એટલે હાથી હણાણો એ મને ખબર નથી. તો તમને ખબર નહોતી કે હાથી હણાણો છે, માણા નથી મરાણો, કે હાથી હણાણો છે એટલી તમને ખબર હોય તો નરોવા શું કામ બોલ્યા તમે? ખાલી એટલું જ બોલવા નથી, અશ્વત્થામાં હતઃ કુંજર હ, આટલું તમે બોલ્યા હોત તો સત્ય હોત તો તમારું ઉપર રહેત, પણ તમે જે ઓલું નરોવા એડ કર્યું ને એટલે તમે આ તમારું સત્યવ્રત ગયું ને નીચે આવી ગયો, એવું એડ કરવાની જરૂર નહોતી એમ. કે પણ તમે કીધું એટલે મેં તો કીધું, નહીતર તો મારે બોલવું ક્યાં બોલવું હતું? કે તો કે તમારો વેત હાથ એટલે રથ ઉપર રહેત ને તો એ તમને ખબર ન પડત કે તમે ધર્મના માર્ગ ઉપર છો કે નહીં. એમ તમને એમ જ રહેત કે હું ધર્મના માર્ગ ઉપર છું, અને એમ છતાંય તે તમે ધર્મના માર્ગ ઉપર હોવ નહીં. કે ધર્મ એટલે શું? તો કે જેટલા જાજા લોકો છે એમનું હિત થાય, હિત એટલે એમના કલ્યાણને માર્ગે એ ચાલી શકે એવું થાય, એ સૌથી મોટો ધર્મ છે. પછી એ જેનાથી પણ થાય એ ધર્મ જ કહેવાય. ભીષ્મ પિતાને મારવા હતા તો અર્જુને હાર ના પાડી દીધી કે મારાથી ન થાય. ગુરુ ન હત્વા હિ મહાનુભાવાન, કે ગુરુ પિતામાં આ બધાને મારે કેવી રીતે મારવા એમ. એટલે શ્રી કૃષ્ણ ભગવાન બહુ સરસ સમજાવ્યું. એમણે કહ્યું કે અર્જુન, આપણે ગુરુને કે પિતામહને મારવારૂપ અધર્મ આપણે કરવો નથી, આપણે ધર્મ જ કરવો છે. અને તું એને મારીશ ને એટલે મોટામાં મોટો ધર્મ થશે. કે તો કે કેવી રીતે? તો કે તને એટલી તો ખબર જ છે કે અધર્મનો નાશ ધર્મથી થાય છે. મહારાજે સત્સંગી જીવનની અંદર પણ કહ્યું કે ધર્મ સ્વર્ગથી અધર્મ સ્વર્ગને જીતી શકાય છે. એટલે અત્યારે ધર્મ છે એ તમારા પક્ષે છે અને દુર્યોધનના પક્ષે અધર્મ છે. ક્લિયર? તો કે હા ક્લિયર. એમાં તો અર્જુનને વાંધો ન હોય. હવે સામે પક્ષે જ્યારે અધર્મ છે તો એ અધર્મને નાશ કરવા માટે તમે જે પણ કરો અને જે પણથી એ અધર્મ નાશ થાય તો એ ધર્મ જ હશે, કારણ કે ધર્મથી જ અધર્મનો નાશ થાય છે. એટલે પિતામહ ભીષ્મને તમે મારી નાખો, ગુરુ દ્રોણને મારી નાખો, અને એના માટે થોડુંક તમે પેલું કરો તો એ પણ ધર્મ જ થયો, કારણ કે એ અધર્મના પક્ષે છે ને. અધર્મનો નાશ થાય તો એ જેનાથી નાશ થયો એવું અધર્મનું વાક્ય હોય અથવા તો અધર્મનું લગતું આચરણ હોય તો એ પણ ધર્મ જ છે. દેખાય છે? બહારથી અધર્મ એટલે બહારનો ક્રિયાકલાપ જોઈ અને એ ધાર્મિક છે એવું ન કહી શકાય. ઇન્ટેન્શનના આધાર ઉપર એ ધર્મ અને અધર્મ છે એ નક્કી થાય છે. આશય છે ને એ મહત્વનો છે. એટલે અહીંયા જે મહારાજે કહ્યું છે કે સ્વપર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહી ચિત, એમાં જે ભગવાન સ્વામિનારાયણનો આશય છે એ આશયના આધાર ઉપર એ ધર્મભૂત સાબિત થાય. અને એ આશયને સમજી કે જાજા જીવાત્માનું હિત થાય અને એ કલ્યાણના માર્ગે ચાલી શકે એવું ક્યારેય સત્ય વચન, એમનો ભંગ થતો હોય એવું ક્યારેય સત્ય વચન છે આપણે ન બોલવું. અહીંયા પણ એ જ કહ્યું કે જેવી રીતે બીજા કોઈનો દ્રોહ ન થાય એવી સત્યવાણી પણ ક્યારેય બોલવી નહીં, એ ભગવાન સ્વામિનારાયણ અહીંયા વાસુદેવ મહાત્મ્યમાંથી લીધું છે. ત્યાર પછી ત્રીજો ધર્મ કહે છે તપશ્ચ શાસ્ત્ર વિહિત ભોગ સંકોચ લક્ષણમ. ત્રીજો સામાન્ય ધર્મ છે તપ. ભગવાનના તમામ ભક્તજનોએ તપ કરવું જોઈએ. તપ એટલે તો કે શાસ્ત્રએ જેટલા પણ ભોગ કહ્યા છે ભોગવવાના, એ તમામ ભોગ એ પ્રિસ્ક્રાઇબ છે. શાસ્ત્રએ કીધા ને કે આટલું આટલું કરીએ કે આટલું આટલું નહીં કરવાનું, ન કરવાનું આપણે ન કરતા હોઈએ, પણ જેટલા ભોગવવાના ભોગ છે એ ભોગવતા હોઈએ, તો એ ભોગોમાંથી પણ થોડોક સંકોચ કરવો, થોડા ઓછા ભોગવવા, એ તપ છે. ઇન શોર્ટ કે ભૂખ કરતાં બે કોળિયા ઓછું ખાવું. સમજો કે આપણે બેઠા છીએ ડાઇનિંગ ટેબલ ઉપર ને સારામાં સારા ગુલાબજાંબુ આવી ગયા તો સીધી ઝપટ ન મારી લેવી. આપણા ભાગના હોય એમાંથી એકાદું બે હોય આપણા ભાગમાં આવતા હોય તો એકનો ત્યાગ કરો ને એક લેવું એમ, તો તપ કર્યું કહેવાય. તપનો અર્થ છે વિહિત ભોગ સંકોચ. જે પણ આપણને ભોગવવા માટેનું શાસ્ત્ર દ્વારા એ કહ્યું છે એમાં પણ થોડોક સંકોચ કરતો જાઓ. શા માટે? તો કે અતિ ભોગ છે એ રોગનું કારણ છે, અતિ ભોગ છે એ દેહાભિમાનનું કારણ છે, અતિ ભોગ છે એ આપણી શક્તિઓને ખર્ચી નાખવાનું કારણ છે. ભોગા ન ભોગતા વયમેવ ભુગતા. આપણે ભોગોને નથી ભોગવતા પણ ભોગો છે આપણને ભોગવે છે. આપણને એમ છે કે આપણે જેમાં એટલે પેટ ભરાઈ ગયું, આપણને શક્તિ મળી ગઈ અને આપણે ચાલવા માંડ્યા, પણ એવું નથી થતું. થાય છે ઊંધું કે આપણે જેમાં એટલે આપણી જે શક્તિ હતી એ પચાવવામાં વપરાઈ ગઈ, એટલે જ બપોરે જેમાં પછી નથી તરત નીંદર આવતી. અને રાજકોટ તો એના માટે ફેમસ છે, 1-4 લોકડાઉન એમ કરફ્યુ. જેમાં પછી તરત જ સૂઈ જવાનું, આડે પડકે થઈ જવાનું. એટલે ઓલી જે અંદર જઠરાગ્નિ હોય એ અને બીજી તમામ શક્તિઓ છે એ ડાયજેસ્ટિંગ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરવામાં કામ લાગે. આપણી તમામ શક્તિ છે એ ભોગોને ડાયજેસ્ટ કરવામાં વપરાઈ જાય છે. અને એમાં જેટલા જાજા પેટ ભરીને પરમ દિવસે ભગત નહોતા કહેતા કે અમે આવું તપ કરીએ છીએ એમ, એ તપમાં પ્રોબ્લેમ આટલો, બીજો કાંઈ નહીં. આપણી જે શક્તિ છે એ બધી ડાયજેસ્ટ કરવામાં વપરાય છે. ડાયજેસ્ટ કરવામાં વપરાય ત્યાર પછી બોડીને ક્લીન કરવામાં વપરાય, કારણ કે જેટલું નાખીએ એટલું પાછું ક્લીનય થવું જોઈએ ને. એના પછી જો ક્લીન ન થયું તો અંદર રોગો થાય, અને રોગ થાય કબજિયાથી સર્વ રોગા નામ કારણમ તત્ર ઉચ્યતે, એવું કંઈક કહો છો ને તમે સાહેબ, ફેરવી નાખ્યો છે કોઈ કે શ્લોકને, ગીતાનો બીજો શ્લોક હતો ને એમાં ખાલી કબજિયાત આગળ મૂકી દીધું, વાક્ય ફેરવી નાખ્યું. એ ઘણા ઘણા ઘણું બધું ફેરવતા હોય. એક ભગત કે સંશયાત્મા વિનશ્યતિ એવું લખ્યું ને ભગવાને 5000 વર્ષ પહેલાં લખ્યું ત્યારે સાચું હતું, કે હવે થોડુંક એમાં ફેરવવાની જરૂર છે. મેં કીધું શું ફેરવવું છે, તો કે સંશયાત્મા વિનશ્યતિ એમને ગિલિન્ડરાત્મા વિનશ્યતિ એવું કરો, કે ગિલિન્ડર હોય ને એ બધાનો નાશ થઈ જશે. કે હવે સંશય તો કોઈને છે જ નહીં, કારણ કે એટલો બધો બુદ્ધિયુગ આવી ગયો એટલે બધા ક્લિયર જ છે. પણ જેટલા ક્લિયર છે ને એટલાને એટલા સ્માર્ટ થઈ ગયા છે, સ્માર્ટ થઈ ગયા એટલે ગિલિન્ડર થઈ ગયા છે. એટલે જેટલા ગિલિન્ડર થઈ ગયા એ બધાનો નાશ થશે, કે એવું વાક્ય રાખવું જોઈએ. કે એમ ઘણી વખત ક્યારેક ક્યારેક કોક ફેરવતા હોય એમ. શરીર જો ક્લીન ન થાય તો રોગ થાય, રોગ થાય એટલે રોગ પ્રતિકારક શક્તિ જે છે એ વપરાય, અને સાથે સાથે આપણે પછી ન હોય તો બહારથી લેવી પડે એટલે એમાં પાછું જાય. બધી જ જગ્યાએ ભોગો છે એ આપણને ભોગવી રહ્યા છે, આપણી શક્તિને ખલાસ કરી રહ્યા છે. એમાંથી જે શક્તિ મળે છે એ તો બહુ શરીરને ખાલી ચાલન કરવા પૂરતી શક્તિ મળે છે. એટલા માટે શાસ્ત્રમાં એવું કહ્યું કે અન્ન છે એ એટલું જ ગ્રહણ કરવું કે જેના થકી આપણો શરીરનો નિર્વાહ થાય એટલું જ. પૂજ્ય ગુરુ મહારાજ ઘણી વખત કહે છે ને કે આપણે ખાવા માટે જીવતા નથી, જીવવા માટે ખાઈએ છીએ. આ માપવું છે નહીં પણ આવું કરવું જોઈએ એમ છે. કંઈક કદાચ ઊંધું હશે કે મળ્યું છે ને જીવન છે તો ભોગવી લ્યો ને, ઈટ ડ્રિંક એન્ડ એન્જોય ધ લાઈફ, ખાઓ પીઓ અને મોજ કરો. રાજકોટની અંદર એક રેસ્ટોરન્ટ બાકી ન રહી જવું જોઈએ જ્યાં આપણી વિઝિટ આપણા પગલાં ન પીડ્યા હોય એવું આપણું એકય રાજકોટમાં સ્થાન બાકી તો ન જ રહેવું જોઈએ. ભોગા ન ભોગતા વયમેવ ભોગતા, હા ભોગો આપણને ભોગવી જાય છે, આપણે ભોગોને ભોગવતા નથી. એટલા માટે તપ કરવાનું કહ્યું છે. સીધું સાધું કે અત્યારે જો આપણે દવા જેટલું જમશું તો પછી જમવા જેટલી દવા લેવી નહીં પડે, ઓછામાં ઓછું શરીરનો નિર્વાહ થાય. પૂજ્ય દેવપ્રસાદ સ્વામી સરસ કહેતા, સ્વામી કહે કે સાંજે બે કોળિયા ઓછું જમવી ખબર કેમ પડે, આપણે કંઈ માપી તો શકતા નથી. અને એમાં વૈજ્ઞાનિકે એક તારણ એવું કાઢ્યું કે તમે જમો છો ને પછી અંદર જે જાય ત્યારે પેટ ભરાઈ જાય એનો મેસેજ કંઈક 20 મિનિટ પછી મળે છે આપણને, કે હવે તમે જમાઈ ગયું એમ. બાકી સીટીયું વાગી જાય, મનને મેસેજ 20 મિનિટ પછી મળે. એટલે મનની ભૂખ હોય ને એમનેમ ચાલુ હોય, એટલે આપણે મનની ભૂખના આધારે જમે જતા હોય, શરીરની કેપેસિટી ઘણી વખત પૂરી થઈ ગઈ હોય. એટલે એણે સીટી વગાડી દીધી, ઓડકાર આવી ગયા એટલે સીટી વાગી ગઈ. કદાચ એવું હોય, આપણને ખબર નથી, વૈજ્ઞાનિકો કહે ને એવું હોય કદાચ, અને આપણને ખબર ન પડતી હોય તો આપણને કેમ ખબર પડે કે આપણે બે કોળિયા ભૂખથી ઓછું જમવું કે બીજું ત્રીજું એમ. સાચું જ છે ને? હા, ખબર જ નથી રહેતી કેટલું ખવાઈ જાય છે, એટલે જે જાડા થઈ જાય છે, મેદસ્વીતા પણ આવી જાય છે, એટલે આવી જાય છે. આપણને ખબર એ રીતે પડે. કે અત્યારે બપોરે આપણે સવારમાં તમે બધાએ નાસ્તા પાણી કરીને આવ્યા બાકી છે, અહીંથી જૈન પછી કરવાના કે કરીને આવ્યા? જૈન પછી કરવાના, અલગ અલગ નિયમ. કોઈને ઘેરે વહેલું થતું છે ને કોઈને મોડું થતું છે, કોઈને સવારમાં મળી જતું છે ને કોઈને રાહ જોવી પડતી છે, કે મંદિરે દર્શન કરી આવો પછી થાય કે એટલે દર્શન કરીને પછી કલાક પછી મેળ પડે એમ. જે પણ હોય આપણે સવારમાં નાસ્તા પાણી કર્યા ને પછી બપોરે આપણે 12-1 વાગે જમતા હોઈએ કે વધીને 2 વાગે જમતા હોઈએ, તો બપોરે જમવાનું થાય એના પહેલાં 1/2 કલાક 1/4 કલાકે આપણને ભૂખ લાગે તો આપણે જે જમ્યા એ બધું માપે. બપોરે એટલું જમીએ કે સાંજે આપણે 8-1 વાગે જમતા હોઈએ તો આપણને 7 વાગે ભૂખ લાગે તો એ માપે, અને સાંજે એટલું જમવાનું કે આપણને પછી સવારમાં, અને ત્યારે સાંજે પછી પણ સાંજનું કાંઈ કીધું ન હોય તો કે રાત્રે બરાબર દબાવી દો કે નેક્સ્ટ જે ટાણું છે એ ટાણા કરતાં આપણને 1/2 કલાક વહેલી ભૂખ લાગે એટલે બધું માપે, બધી સાયકલ બરાબર ચાલે, એને વિહિત ભોગ સંકોચ આવી રીતે મેજર કરી શકાય એમ. અને 2 દિવસમાં ખબર પડી જાય કે આપણી 2 રોટલી 3 રોટલીની કેપેસિટી છે ને, આટલી રોટલી ખાધી તો આટલી ભૂખ લાગી ને આટલું શાક લીધું હતું, આટલી દાળ ભાત લીધા હતા, આટલી ખીચડી લીધી હતી, આટલું આ લીધું હતું, એટલે સાંજે આટલું થયું. અને ક્યારેક ન લાગે, ક્યારેક કંઈક ભારે આવી ગયું હોય ભગવાનના ભગતને જમવામાં તો 1 ટાણું સ્કીપ કરી જવું એટલે વળી પાછું વિહિત ભોગ સંકોચ થઈ ગયો, એ આપણા માટે તપ. ત્યાર પછીનો ધર્મ કહ્યો બાહ્ય અને આભ્યંતર, એટલે કે આંતરિક અને બાહ્ય એવો શૌચ, એવી પવિત્રતા. પવિત્રતા 2 પ્રકારની છે, બાહ્ય રીતે પવિત્ર રહેવું અને આંતર રીતે પવિત્ર રહેવું. બાહ્ય પવિત્રતા સ્નાનાદિક ક્રિયા થકી, ક્યાંય ન અડવાની જગ્યાએ આપણે અડી ન જઈએ એવી રીતે પવિત્રપણું જાળવવું. અને આંતર પવિત્રતા એટલે આપણા જે અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ બધાને પવિત્ર રાખવા, સદવિચારો દ્વારા પવિત્ર રાખવા, સારી ભાવનાઓ દ્વારા એને પવિત્ર રાખવા, જેથી કરીને પરમાત્માથી આપણે વધારે નજીક થઈ શકીએ. મહારાજે વચનામૃતની અંદર એમ કહ્યું, જ્યારે દેવ સરીખો પવિત્ર થાય ત્યારે દેવ છે એમની પૂજાને અંગીકાર કરે છે. અને એ પવિત્રપણું આપણે આખો દિવસ જાળવવું જોઈએ. ક્યાંક ધંધા પાણી બિઝનેસ માટે જતા હોઈએ, બીજું ત્રીજું હોય, અડવા જેવું હોય ત્યાં, હવે તો આ કોરોનાએ બહુ સારું કરી દીધું છે, કોઈને અડવાનું જ નહીં, અડવા જેવું હોય ત્યાં જ અડીએ, ધ્યાન રાખીને અડીએ, અથવા તો પહેલી રીતે, કારણ કે ધંધા પાણી માટે હોય જવું જ પડે એવું હોય, પણ ત્યાં પણ આપણા શરીરની પવિત્રતા જળવાઈ રહે એવું અનુસંધાન રાખવું જોઈએ. શરીર પવિત્ર તો મન પવિત્ર, કારણ કે જે પણ આપણને વિચારો આવે છે, આપણે જે પણ જોઈએ છીએ, જ્યાં રહીએ છીએ, એ સ્થાન દેશ છે ને, એ પણ એટલો બધો કારણભૂત છે, એમના આધારે જ એ આપણને આવે છે. એટલે આખા દિવસની અંદર સવારથી લઈ સાંજ સુધી મેક્ઝિમમ પવિત્રતા જળવાય, પછી કંઈક અનિવાર્ય સંજોગોની અંદર કંઈક પેલું થઈ જાય, અડવું જ પડે એવું હોય ને અડી જવાય, કે આપણને ખબર ન હોય અને અડી ગયા એવું થાય, તો વળી પાછું આવીને સ્નાન કરી લેવું. એટલે સ્નાન કરવાથી શરીર છે એ પવિત્ર થઈ જાય. આંતરિક પવિત્રતાનો અર્થ એવો છે, આ ઘણી વખત બાહ્ય પવિત્રતાની વાત ચાલે છે, તો એમાં પણ કે આપણે ભગવાનના ભક્ત છીએ તો આપણા ઇન્દ્રિયો જે છે એમાંથી 9 દ્વારે મળ જરે છે ને. ક્યારેક આપણે નાકમાં આંગળી નાખતા હોઈએ, ક્યારેક કાનમાં નાખતા હોઈએ, તો એ બધું અપવિત્ર થયું કહેવાય. ત્યારે હાથ ધોઈ નાખવા, કે હાથ ધોઈ અને પછી જ આપણે બીજી બધી ક્રિયાઓ કરવી, જેથી કરીને પવિત્રપણું જળવાયેલું રહે. પેશાબ પાણી કરવા ગયા હોઈએ ત્યારે હાથ ધોઈ નાખવા, તો પવિત્રપણું જળવાયેલું રહે. નળ રાજા હતા તો એમને ખાલી પેશાબ કરવા ગયા અને છાંટો ઉડીને પગ ન ધોયા એટલામાં કળીનો પ્રવેશ થઈ ગયો. અપવિત્રતા છે એ કળિયુગના આશરાનું સ્થાન છે. કળિયુગ ત્યાં જઈને રહે છે કે જ્યાં અપવિત્રતા છે. શારીરિક રીતે, માનસિક રીતે આપણે પવિત્ર રહીએ તો કળિયુગ છે એ આપણાથી, કળિયુગમાં આપણે રહીએ પણ કળિયુગ આપણામાં રહી ન શકે. એટલે આંતરિક અને બાહ્ય એ બંને પવિત્રતા એ જાળવવી જોઈએ. લારી ઉપર પાણીપુરી, ભેળ પકોડી, બીજું ત્રીજું એ બધું કેટલું પવિત્ર છે એ જોઈ બહાર ક્યારેક ઓર્ડર દેતા હોય, ઝોમેટોના ઓર્ડર હોય, સ્વિગીના ઓર્ડર હોય, તો કેટલું પવિત્ર છે એ જોઈ અને પછી આપણે દેવું. એટલે જેથી કરીને, નહીંતર ઘણી વખત શું થાય કે આપણને ખબર ન હોય, આપણને કેમ લાગે આ બધું પવિત્ર છે. શુદ્ધતા અને પવિત્રતાની અંદર ઘણો ફરક છે. ઘણી વખત શુદ્ધ હોય પણ પવિત્ર ન હોય, ઘણી વખત શુદ્ધ ન હોય પણ પવિત્ર હોય. એટલી બધી ચોખ્ખાઈ, આમ ચણાક જેવું, આમ અરીસો ચળકે એટલો બધો ચળકાટ ન જ જોવા મળે, પણ હોય પવિત્ર. અને ઘણી વખત એટલી બધી ચોખ્ખાઈ જોવા મળે પણ પવિત્રતા ન હોય, કારણ કે જે કરનારા માણસો છે એમના આચાર વિચાર એ બધો જ બહુ મોટો ભાગ ભજવે છે. અત્યારે વૈજ્ઞાનિકોએ એટલું મોટું સંશોધન કર્યું છે કે પાણી છે એ તો પાણી જ છે કે બીજું કંઈ, H2O, બરાબર ને? પાણીનું એક ટીપું આપણે હાથમાં લઈએ, જ્યાં સુધી એ ક્યાંય ટાંકામાં છે કે ક્યાંક નળમાં છે કે પાઇપલાઇનમાં છે કે બોટલમાં છે, તો ત્યાં સુધી એ પાણીને વિશે જેટલા પણ ગુણધર્મો છે, એની અંદર જે ફિલિંગ્સ છે, એની અંદર જે વાઇબ્રેશન્સ છે, વેવ્સ જે એના આવે છે, એ સાયન્ટિસ્ટે કંઈક મેજર કર્યા. પછી એમણે એક માણસના હાથમાં પાણી આપ્યું અને એ પાણીને વળી પાછું રિપોર્ટ કર્યા, તો એમની અંદર એ માણસની જેટલી પણ ફિલિંગ હતી, એ માણસના જેટલા વિચાર હતા, એ વિચારના આધાર ઉપર એ પાણીની અંદર પરિવર્તન આવ્યું. પાણીમાં પરિવર્તન, નોર્મલી દેખાય પાણી જેવું જ પાણી, કોઈ ફરક દેખાય નહીં, પણ એની અંદર જે વાઇબ્રેશન્સ આવતા હતા એ વાઇબ્રેશન્સ બદલી ગયા. એ સ્થૂળ રીતે આપણને દેખાય નહીં પણ જે સૂક્ષ્મ રીતે, જે સેન્સિટિવિટી છે, એમના દ્વારા ખબર પડી. એટલે વૈજ્ઞાનિકો એવું કહ્યું કે વોટર હેઝ અ મેમરી. પાણીને પણ યાદદાસ્ત છે, યાદશક્તિ છે. ખાલી આપણે ગૂગલ પર થોડુંક સર્ચ કરશે તો આપણને ખબર પડશે. આ તો આપણે એક એક્ઝામ્પલ તરીકે એટલા માટે લઈએ છીએ કે આપણને ખબર પડે કે એક પાણી માણસના હાથમાં જાય તો પણ જો માણસના ગુણધર્મો છે, માણસના વિચારો છે, એ પાણી એને ગ્રાસ્પ કરી લેતું હોય અને એ પાણી વળી પાછું જેની પાસે જાય તો એમને એ વિચારો પ્રદાન થઈ ગયા. થાય કે નહીં? દ્રષ્ટિથી થાય, સ્પર્શથી અને દ્રષ્ટિ, એટલે જ ત્રણ રીતે કીધું ને, ભાવશુદ્ધિ પણ હોવી જોઈએ કે નજર પડી અને એને એવો વિચાર થયો અને એ વિચાર દ્વારા એ અપવિત્ર થઈ ગયું, એટલે ભાવ દૂષિત થયું. એટલે આપણે જ્યારે ઠાકોરજીના થાળ આવે ત્યારે પડદો રાખીએ છીએ, ઠાકોરજીના થાળને લઈને જાય તો એમને ઢાંકીને લઈને જઈએ છીએ, જેથી કરી અને અન્ય કોઈને એ થાળ જોઈ અને બીજો ભાવ ન થાય, મન અસનના ઘાટ ન ઘડે. જો એ અસનના ઘાટ ઘડે તો ભગવાન છે એ એમને ગ્રહણ ન કરે, કારણ કે એઠું થઈ ગયું. ભલે ફિઝિકલી ભોગ્યું નથી, આપણે તો મોઢા માંડે ત્યારે જ એઠું માનીએ છીએ, પણ ભગવાન એટલા સુગાળવા છે કે એના માટે કોઈનો સંકલ્પ થઈ ગયો તો એ ભગવાનને એમ થાય કે હવે એ બિચારા એને સંકલ્પ કરીને કે મારે કેમ લેવાય, આપણે એને દેવાનું હોય લઈ જાઓ. એટલે ભગવાન છે એને ગ્રહણ નથી કરતા, એ ભાવ દૂષિત છે. તો જેમણે જેમણે ત્યાં બનાવ્યું હશે, ઘણી જગ્યાએ એવું જોવા મળે કે આમાં ક્યાંય માણસનો હાથ જ એડ્યો નથી, બોલો, મશીનમાં જ બધું આવ્યું આવ્યું છે. એવા જ્યુસને આ તે બધા આવે જ છે, માણસનો હાથ અડતો નથી એમ. ભલે મશીન દ્વારા જ થયું છે પણ મશીન પણ પૃથ્વીમાંથી જ બન્યું છે કે બીજે ક્યાંયથી? અને પૃથ્વીની અંદર જેમ પાણી છે એ ગ્રાસ્પિંગ કરે છે, એવી જ રીતે પૃથ્વી છે એ પણ ગ્રાસ્પ કરે છે, તો ઓલરેડી એની અંદર પણ અમુક ગુણધર્મો તો છે જ, અને એ બધા છોડતા જ જાય છે, છોડતા જ જાય છે, છોડતા જ જાય છે, અને એ એમની અંદર આવતા જ જાય છે. પછી એ પવિત્ર છે કે નહીં, મશીન પવિત્ર છે કે નહીં, એ તપાસ કરવા તો આપણે કોઈ જતા નથી. મશીન જે જગ્યાએ છે એ જગ્યા પવિત્ર છે કે નહીં એ તપાસ કરવા જતા નથી. માણસો નથી અડતા તો માણસો જોવે છે, એમને ભાવ દૂષિત થાય છે એ આપણે જોતા નથી. તો કે જો આવું કરશો તો કોઈ કંઈ ખાય જ નહીં શકે ને કોઈ કંઈ જમી જ નહીં શકે, કારણ કે બધું એવું જ હોય કે નહીં. એટલે એમના માટે પણ પવિત્ર કરવા નહીં. એક રીતિશાસ્ત્ર એ બતાવી કે લોટ હોય તો એને ચાળી નાખો, પાણી હોય તો ગાળી નાખો, લિક્વિડ હોય એ બધું ગળાઈ જાય, અને જેટલું ચૂર્ણ હોય તો એ ચડાઈ જાય, અને નાનું મોટું બીજું ક્યાંક એવું હોય તો એને ઝાપટી નાખો એટલે એમ પવિત્ર થઈ જાય, સૂર્યપ્રકાશમાં થઈ જાય, અગ્નિહોહરું કાઢી નાખો. આવા ચાર પાંચ અલગ અલગ જે શાસ્ત્રીય રીતિ બતાવી છે એ પ્રમાણે પવિત્ર થાય. એનો અર્થ એમ કે એ પ્રોસેસમાંથી પસાર થાય એટલે એમના ગુણધર્મો ફરી જાય છે. અત્યાર સુધી જ્યાંથી આવ્યું એ રિફાઇન્ડ ઓઇલ હતું, પણ એમની અંદર ખબર નથી કયા કયા ગુણધર્મો સાથે આવેલું છે. એક વખત ગાળી નાખ્યું આપણા ઘરનું પવિત્ર કપડું, આપણે પવિત્ર થઈ, પવિત્ર વાસણ અને એમાં રાખી પવિત્ર ભાવનાથી એમાં ગાળવામાં આવ્યું એટલે આટલા ગુણધર્મો એડ થઈ ગયા, ઓલા વોશ આઉટ થઈ ગયા. ક્લિયર? એટલે પવિત્રતા રાખવી એ જરૂરી છે. હો ઘરને ગળાઈને આવ્યું હોય બિસ્લેરીનું પાણી તો એ આપણે આપણી રીતે ગાળીએ તો સારું, એમ આવી રીતે સારું. સૂક્ષ્મ રીતે જે ભેદ પડે છે, સૂક્ષ્મ રીતે જે અસર થાય છે, એ સૂક્ષ્મ અસરને ખાળી નાખી અને આપણે જેવી જોઈએ છીએ એવી અસર એમની અંદર આવે તો જ એ આપણને ભગવાનના માર્ગે આગળ લઈ જનારું થાય. અને નહીંતર ક્યારેક ક્યારેક રસોઈ જોઈએ હવે આવી જાય ને તોય બધા વડકા ભરવા માંડે. હું અહીંયા અઠવાડિયા પહેલાં અમારે એવું થઈ ગયું હતું, એટલે પછી જમતો કે આ કોઈક વઢકણી ડોસીની રસોઈ આવી ગઈ લાગે છે. એટલે ક્યારેક ક્યારેક એવું થઈ જાય, હવે આવ્યું હોય બધું તો પવિત્ર થયું હોય, બધું થયું હોય, પણ હવે ક્યાંક ભેદ રહી ગયો હોય એમ, પાઇપલાઇનમાં કંઈ બધું સરખું હોય એવું તો હોય નહીં. અને પાછું ન્યા જાય ને ત્યારે જ બધાને તકલીફ થાય, વળી પાછા ન્યાથી બહાર નીકળે બધું નોર્મલ. બોલો, ત્યાં કંઈક આમ બોલું થાય તો કે પણ શું છે હવે એમ. એટલે આ બધું જે પણ થયું હશે કંઈક હશે, હવે અઠવાડિયું પાંચ દસ દિવસ જે રહ્યું એ પાછું એવું કંઈ હાઈ લેવલનું નહીં, હોય નોર્મલ, પણ નોર્મલ હોય એમાં ફેર પડે એટલે દેખાય તો ખરું ને એમ. સમજી ગયા ને તમે? પવિત્રતા છે એમાં આટલો બધો ફરક પડે છે. અમુક વસ્તુ ખાળી શકાય છે ને અમુક વસ્તુ તો ખાળી નથી શકાતી. જેટલી ખાળી શકાય છે એટલી ખાળવી જોઈએ, અને એના માટે શાસ્ત્રીએ આ બધી વિધિ કીધી છે. અમેરિકાની અંદર એક ભગવાનના ભગત હતા, એમણે પ્રશ્ન કર્યો 2016માં, ટાઈમ થઈ ગયો છે આપણે પૂરું કરવું, કે અમેરિકામાં જે પાણી નળમાં આવે છે ને એ તમે 40 ગણને ગાળો ને તોય શુદ્ધ ન થાય એટલું શુદ્ધ પાણી આવે છે. કોઈ માણસ અડતું જ નથી ને, એટલું રિફાઇન થયેલું પાણી આવે છે, સીધે સીધું તમે પી શકો, કોઈ અસર ન થાય, આડઅસર ન થાય તમને એમ. તો પછી આ ગાળવાની માથાકૂટ શું કામ, તમે ઘરના શું કામ બંધાવો છો? ગામના મોઢે કોણ ગરણા બાંધે? તો કે કોરોના. કોઈ બાંધીએ કેમ નહોતું, અને એકે બાંધી દીધા એમ. અત્યારે ખબર નહીં પડે, પછી ખબર પડશે કે આ ગરણા શું કામ બંધાવે છે. ગરણા આટલા માટે બાંધવામાં આવે છે, આખી દુનિયામાં બંધાઈ ગયા એમ, ગામ એક શું. તો જે પાણી આવે છે જ્યાંથી આવે છે એ જમીનના દોષો, એ જે પદાર્થમાંથી વહન થાય છે એમના દોષો, કે જે પણ એમાં અડ્યું છે એ આપણે ત્યાં પહોંચ્યું ત્યાં સુધીમાં એને પવિત્ર ગરણું એ રાખી, પાછું ગરણું પવિત્ર હોવું જોઈએ. હા, એ એક પહેલી શરત હો, નહીતર તો ગરણું જોઈને જ કોઈ કેમ કે આના કરતાં તો ગાળા વગર પીવું એ સારું એમ. ગરણું પવિત્ર હોવું જોઈએ, અને એમાંથી ગાળીએ એટલે અમુક દોષો છે એટલા ખળાઈ જાય, તો આપણે ભગવાનના માર્ગે આપણું મન, આપણા બુદ્ધિ, આપણો ચિત્ત, આપણા અહંકાર અને આપણું શરીર છે એ પવિત્ર રહે, અને પવિત્ર રહે તો આપણે ભગવાનથી નજીક થઈ શકીએ. બાહ્ય અને આભ્યંતર પવિત્રતા એ ભગવાનના દર્શન માટે